શાસ્ત્ર સારી કોઈ સમજાય નહી. દાદા આપણે ટેનિસી થી નાનુભાઈ છે, જય સચિદાનંદ કે છે બધા. નટુભાઈ ભૂલીબેન ના વર નટુભાઈ જય સચિદાનંદ. ભૂલીબેન મજામાં છે કે? ફરી ખબર મળી ગઈ તમારા તરફથી મુલીબેન ની, તમારી બંને ની ખબર મળી ગઈ. જૂનું ક્રમિક તો ચાલે એવું જ નથી. ક્રમિક માર્ગ માં શાસ્ત્ર માં શું લખ્યું કે તું દયા રાખ, શાંતિ રાખ, ક્ષમતા રાખ, ક્ષમા કર. એટલે પછી બધા જાણ્યું કે આવું થાય એવું છે નહી. માટે પુસ્તકો ઊંચે મૂકી દો આપડે. આ કાળમાં એડજસ્ટ થતું નથી. તો ખબર પડી ને? એટલે હવે ખરો ધર્મ શું હોવો જોઈએ કે એડજસ્ટ ના થાય એનો અર્થ જ નહીં. મુજાયા કરે એટલું જ છે. બરાબર. આપડે શું કહીએ કે તે ચોરી કરું છું તેનું ફળ આવું આવશે. વળવાર નહી ચોરી કરે તો એનું ફળ આવું આવશે. એ ફળ તને ગમશે ના? તો હવે આ છોડી દેવાનું એને સમજાવીએ તો ત્યાં ના છૂટે તો શું કરવાનું? પ્રતિકૂળ કર્યા કરે. શું કહ્યું કે હવે ચોરી હું કરીશ નહી અને કરી તેનો પશ્ચાતાપ કરું છું. છતાં પાછી ચોરી થાય ફરી પાછળ પશ્ચાતાપ કરે. ચોરી થાય ફરી પાછળ પશ્ચાતાપ કરે. આ રસ્તો ઊંચા ઊંચો હાઈ લેવલ રસ્તો અક્રમ નો. મોટા મોટો પુરસાદ. એટલે ચોર ને આપડે વળીએ નહી અને ઉપસાદ માં બેસાડીએ. શું કરીએ? અને આ તો વળીને એને ગાર કાઢી દે, ઉડતો નબળો બનાવી દે. સદાચારી ને તો એને કઈ અમજલ પડવાની છે જ નહીં. તો તમે તમારા અમજલ પડવાની છે દુરાચારી ને, તો દુરાચારી ને તો કાઢી ગયો તમે. અમજલ પડવાની કોને દુરાચારી? એ ખરાબ આચારી ના આવશો. તારમાં તમે સદાચારી શું ઢે બધા ભેગો કરશો? શું કરશો? સદાચાર આશ્રમ ખોલશે. દાદા જંબુ કુમારે તો ચોર ને એને એમ કે જ્ઞાન આપી દીધું. દુરાચારી ને હેલ્પ કરવા જેવું છે. કેવું? દુરાચારી પેલો સદાચાર છે, બિચારી ગાડી બેઠેલો જ છે બહાર રખડાય. આ બહાર દોડધામ કરીને તેને ઉપાય કરો, તેને ટ્રેન માં લઈ લો. બરાબર. એટલે આપડો માર્ગ બઉ જુદી જાત નો માર્ગ. જન્મકુમાર જે ચોરી કરવા આવેલો એને પણ જ્ઞાન તો આપેલું જ ને. દીક્ષા એની સાથે લીધી, એની સાથે એમણે દીક્ષા લીધી કે છે. તુચકાયો નહીં, એને તુચકારો નહીં એમ કે છે. એને એમ કે તુચકારો નતો એ પ્રભાવિત ચોર ને. તુચકારો હોય તો પછી રહ્યું છે તુચકાર. જેની પ્રકાર છે એ તો નાદાર જ છે. પણ તું તુચકાર તું નાદાર થઈ ગયો ને. તું નાદાર થઈ ગયો. આપડે એટલે તમારા સગા ઉષા બેન. હા દાદા ના સગા છે, દીકરી થાય. સાકાર છે કે સાકાર છે? પરમાત્મા, પરમાત્મા નિરાકાર કે સાકાર? એ સાકાર નિરાકાર. જે કેવ જ્ઞાન થયેલું છે હમણાં કોઈ મહાવીર ની પ્રાર્થના કરીએ, હમણાં આપણે મહાવીર ની પ્રાર્થના કરીએ તો સાંભળે ખરા ના? તો પછી પ્રાર્થના કરવાનો અર્થ શું? આપણે મહાવીર થવું છે એટલે આપણે મહાવીર ની પ્રાર્થના કરીએ. આપણે તે અજ્ઞાની થવું છે, મોક્ષે જવું છે, એટલે જે રસ્તે ગયા તે રસ્તે આપણે તેમનું નામ ઉમેરી એટલા માટે. બાકી એ કશું કરે નહી. તો ભાઈ મહાવીર ભગવાન પ્રાર્થના કરે તેનું સાંભળે, પ્રાર્થના ના કરનારું સાંભળે? સાંભળે કોણ હોય? આપડે પ્રાર્થના કરવાની છે, સમજ પડે ને? ભગવાન ના નામ પર એ પોતે કશું વિતરાક તો કશું કરે નઈ ને. આપડે તો એ કશું કરે નઈ, જાતે હોય ને તો એ કશું કરે નઈ. એ જાતે હાજર હતા ને તો આપડે તો એ કશું કરે નઈ. એ તો વિતરાક તમને તમારું જે કરો ને તે તરત એ શું કે છે વિતરાક, કે ત્યાં જે ભાવ કર્યો અને જે ભાવ અમારી પાસે મોકલ્યો એ ભાવ અમે સ્વીકાર્યો નહી એટલે તારી પાસે જ આવે. તે 100 ટાઈમ થઈ પાછો આવે. શું કે છે? અમે સ્વીકારતા નથી એટલે ભાવ પાછો આવે. એ 100 ટાઈમ થઈને આવે એટલે તમે જે પ્રાર્થના કરી હતી ને એ 100 ગણો તમને ફાયદો થઈ જાય. અને એક માણસે ગાળ દીધી તો 100 ગણી ગાળો થઈને પ્રાપ્ત થઈ જાય. કારણ કે અમે સ્વીકારતા નથી. 100 ટાઈમ થઈને પાછું જાય તો રિટર્ન વિથ થેન્ક્સ. ભાવના જે કેવી રીતે ઉત્પન્ન થાય? કર્મ આધીન છે કે સ્વતંત્ર છે? માણસ જે ભાવના છે પ્રાર્થના કરવાની કે સારું કામ કરવાની એ કર્મ આધીન છે કે સ્વતંત્ર છે? નહીં, કર્મ આધીન જ છે. સ્વતંત્ર તો સ્વતંત્ર તો તમારો ભાવ છે એની પાસે. જે બધું બીજું બધું સંજોગો થી કરો ને ભેગું થાય એ ભાવના કરવામાં મન બુદ્ધિ બધું ભેગું થઈને કરે એ બધા સંજોગો થી થાય એ બધું તમારું પ્રારબ્ધ છે. અને એની પાસે ભાવ એ તમારો પુરુષાર્થ છે. તમે ભાવથી કરો તો પુરુષાર્થ સહિત કર્યું કહેવાય, ભાવ રહીત કરો તો કર્ણ ઉદય થી કર્યું કહેવાય. તો ભાવ રહીત કર્મ ફેરવી શકે નહીં. માણસ પોતે કર્મ હોય ગયા જન્મ નું કર્મ એના અધીન જ કાયમ રહે કે સ્વતંત્ર ખરો? નહી, એને ફેરવી શકે નહીં. ફેરસ્તે નવા જન્મ માં બધું કરવાનો અર્થ શું કે છે? નવા જન્મ માં બધું કરવાનો શું અર્થ? શું નવા જન્મ એટલે આ જન્મ માટે પ્રારબ્ધ કર્મ છે ને તે બે અમુક પ્રકાર નો એવા કર્મ છે કે જે વિચાર કરવાથી ઉડી જાય. ખાલી વિચારવાથી ઉડી જાય. કેટલાક સર્પ એવા હોય છે કે તમે બધા અત્યારે બધા બધા થઈને ગાળો બોલવા માંડો અને હું મૌન થઈને શબ્દ થઈ જવું એટલે એના પ્રતિધ્વનિ ઉત્પન્ન ના થાય મારામાં, એમના તરફ પ્રતિભાવ ના થાય ઉત્પન્ન, તો પછી એ બધા કર્મ મારો નાશ થઈ જાય. શું કહ્યું? ક્ષમતા રહેતો. અને કેટલા કર્મ એવા છે કે જે ભોગવે જ છૂટકો થાય, એમાં ચાલે નહી, ફેરફાર કરી શકાય નહી, એ ભોગવવા જ પડે. દાદા, ગયા જન્મ નો જ માણસ કર્મ ગયા જન્મ કર્મ પ્રમાણે ચાલતો હોય માણસ નો તો પછી માણસ અપંગ ના બને જાય? પોતે કશું કરી જ નહીં શકે ને. જો ગયા જન્મ ના કર્મ પ્રમાણે બધું ચાલતું હોય તો માણસ પોતે શું કરી શકે? એની સત્તા કેટલી માણસ હાથમાં નહીં કહેવા માંગે. ગયા જન્મ ના કર્મ પ્રમાણે જો ચાલતું હોય તો એની સત્તા કઈ રહી નઈ ને? માતા ના ગર્ભમાં આવ્યો તે પોતાની સત્તા બહાર ઉદયકમ ના અધીન. પછી માતાના માંથી જન્મ થયો તે કયા દવાખાનામાં ક્યાં થયો, ટાઈમ બાઈ બધું ઉદયકમ ના અધીન. ત્યાં સુધી પોતાનું કઈ સત્તા છે જ નહીં ને, સમજ પડી તમને. પછી આગળ મોટો થયો, માતાને દૂધ આવે છે કે નથી આવતું, એ દૂધ ઉદયકમ ના અધીન, એટલે ગાયનું દૂધ પીવું પડે. કેટલીક માતાને આવે તે પણ એ બધું ઉદયકમ ના અધીન, સમજ પડી ને. આ જગત બધું જે પાર બધું સંયોગો ભેગા થઈને જે કાર્ય થાય એ બધા ઉદય ના અધીન અને સ્વતંત્ર રીતે કરે એ પુરુષાર્થ. સ્વતંત્ર થાય કેવી રીતે? તમે કહો કર્મ ના અધીન બધું ચાલતું હોય, કર્મ ના અધીન તો સ્વતંત્ર થાય કેવી રીતે? કે કર્મ ના અધીન બધું ચાલતું હોય તો સ્વતંત્ર થાય જ કેવી રીતે? શું થાય? સ્વતંત્ર કેવી રીતે કરી શકે પુરુષાર્થ? કર્મ ના અધીન ચાલે ખરું, એને ઇફેક્ટ કહેવાય. શું કહેવાય? ઇફેક્ટિવ ઇફેક્ટ. હવે એમાંથી રાત્રે 11:30 વાગે શું નામ આપનું? નગીન. નગીનભાઈ રાત્રે 11:30 વાગે તમારે તો એકદમ ગાડી લઈને આવ્યા 5-6 જણ માણસ અને બૂમ પાડે કે નગીનભાઈ નગીનભાઈ તમે કોણ છો? ત્યારે ભાઈ હું તમારા ગામનો ફલાણો છું. એમાં એક બે જણ ઓળખાણવાળા અને બીજા 4 પીલાના ઓળખાણવાળા હોય. એટલે આપણે શું કરીએ? આપણે બારણું ઉગાડીએ. હવે એ બૂમ પાડે છે, એ ભેગા થાય છે, બધું જ છે તે કર્મ ઉદય ના અધીન. સમજ પડે ને? આપણું ઘર ઝડ્યું તે ઉદય ના અધીન. સમજ પડે ને? અને પછી આપણને બૂમ પાડે છે અને આપણે બોલીએ છીએ તે ઉદય ના અધીન. પછી બારણું ઉગાડીએ છીએ અને આવો પધારો બોલીએ ને, આવો પધારો બિહારી બિહારી બધું, એ બધું ઉદય ના અધીન. આ બધી ઇફેક્ટ કહેવાય. અને તેમાંથી આવો પધારો કહો બિહાડો ખરા, પણ મન સદમય કાર્ય કર્યા કરે મન અંદર. અત્યારે કઈ સીમો આ બધા એ પુરુષાર્થ, એને લઈને બંધાવ છું. એ પુરુષાર્થ અને એ બંધન ના ઉત્પન્ન થવું જોઈએ. શું કહ્યું? કે એ દાદા ભાવ એ થાય છે કર્મ ને આધીન નહીં થતું. એ ભાવ થયો મનમાં, મનમાં વિચાર આવ્યો કર્મ ના આધીન નહીં, જ્ઞાન ના આધીન. જ્ઞાન તમારું જ્ઞાન કયું છે તેના આધીન છે. ખરું જ્ઞાન છે. એટલે સંજોગો અને દબાણ થી તમને એકદમ ભાવ તો થઈ જ જાય કે કઈ થી હું આ, પણ પછી તમારું જ્ઞાન હોય ને તે તમને ચેતે કે અરે આવું ભાવ કર્યો મેં, શું આવો પૂછાતો ઊંધો કર્યો. એટલે તરત આપણે મારી ભગવાન ને કહીએ કે ભગવાન મને ક્ષમા કરો, આવું મેં આવરો ભાવ કર્યો તે બોલો ક્ષમા કરું માગું છું, ફરી આવો નહીં કરું, ભલે રહ્યા. શું કહ્યું? વ્યવસ્થા ઉદયમાં જે હશે તેમાં ભલે રહે. એમાં ઉદયમાં હાથ ગાલ્યો એ ભયંકર ગુનો કર્યો મેં. શું કહ્યું? તમે સમજો છો ને? પણ એની પ્રકૃતિ જેવી હોય માણસ ને, એની પ્રકૃતિ જેવી હોય ગુસ્સા કરવાની કે આદર આપવાની, એની પ્રકૃતિ જેવી હોય એ કોના આધીન છે? માણસ સ્વભાવ છે વારસાગત સ્વભાવ, એ કોના આધીન છે? એ તો ઉદય ના આધીન છે. એ ઉદય ના આધીન, ઉદય ના આધીન છે. પ્રકૃતિ સ્વભાવ બધું ઉદય ના આધીન, પણ ભાવ શું ઉત્પન્ન થયો તે તમારું સ્વતંત્ર પુરુષાર્થ. એટલે તમને અત્યારે જતા હોય, શું નામ કઈ ભાઈ નું? નગીનભાઈ. નગીનભાઈ અત્યારે જતા હોય રસ્તામાં કોઈ ભેગા થયા એટલે નગીનભાઈ ગાડી ઉભી રાખો, એટલે તમે ઉભી રાખી. તમે અમારા માણસ જોડે આવું કેમ ઝઘડો કર્યો? તમે તો કોણ કર્યું ને અમને? હવે તમે આ જાણતા એ રાખાય અને તમારી જોડે કરે એટલે પછી તમને શું થાય એમાં અસર? ક્રોધ. હે? ખોટવાનો ક્રોધ થાય. હવે એ જે કે છે એ ઉદય ના અધીન કે છે, અને જે તમે ક્રોધ કરો છો એ પુરુષાર્થ છે તમારો. શું છે? હવે ત્યાં તમને શું કરવું જોઈએ, જ્ઞાન આપવું. જ્ઞાન શું કે ભાઈ એ જે ઉદય ના આધીન કરે છે, એ તો મારા કરતા ઉદય થી બોલે છે બિચારા, એ તો નિમિત્ત છે. શું છે નિમિત્ત? મારા કરતા ઉદય થી એને બોલાવડાવે છે અને તે આપણને ઉદય રસ્તે કરે બોલાવે છે, એ નિમિત્ત છે. કર્મ ઉદય મારો છે એટલે આપણે ક્ષમતા થી નિકાલ કરવો, એ ભી મારી ભૂલ થઈ આમ તેમ બધું કરી ક્ષમતા ભાવ નિકાલ કરવો, એ ક્ષમતા રાખવી, એ પુરુષાર્થ. શું છે એ પુરુષાર્થ? ભાવ એ સ્વતંત્ર અને સંયોગો ભેગા થઈને જાય એ બધો પ્રાર્થ. એટલે પ્રાર્થ ને પુરુષાર્થ ની અંદર લાઈન ઓફ ડિમાર્કેશન એકબીજા ને પડી નહીં, તેથી વહેલો ઉઠીને ગયો તે પુરુષાર્થ થી, મોડો ઉઠી ગયો તે પ્રાર્થ. એવું બધું ઠોકાર ઠોક ચાલ્યું બધું ઉદય રસ્તે સમજ્યા. એટલે પછી આ શોધખોળ કરી મેં કે પુરુષાર્થ ક્યાં સુધી ભેગા થઈને કરીએ કરી કરે. એક માણસ સાથે પદ્માસન વાળીને ધ્યાન કરતા હતા, પદ્માસન વાળીને. પછી મેં એમને કહ્યું, મેં શું કરો છો? હું ધ્યાન કરું છું. શું? ત્યારે મેં કહ્યું રૂપીનું કે અરૂપીનું મોડે થી બોલ જવાબ ના આપ્યો, પણ આમાં બોલવા મળે, આમ દેખાડવા મળ્યા, દુખે છે. એટલે શું કેવા માંગે છે? દુખે છે, દુખે છે. પગ કરતા હતા, તું કરતો સાચું ને, જો તું કરતો હોય તો આને બૂમ ના ભરાય, અને પગ કરતા હોય તું આમ તો બુમા બુમના કરી કે હું કરું. એટલે આ બધા ભેગા થઈને કરવું એ બધું પુરુષાર્થ. સમજ ભાઈ, પગ આરા હોય, માથું આરું હોય, બીજું આરું હોય તો થાય, એ બધું પ્રારબ્ધ. અને સ્વતંત્ર થાય એ પુરુષાર્થ. બધો પુરુષાર્થ કોણ કરાવે? આત્મા હાથ જ ગાળતો નથી. 983 આત્મા હાથ ગાળે ને તો ઠેઠ સુધી અને ગડબો જ થયા. જોઈએ કાલે હું પાછો વિચાર કરીને તમને ફોન કરું. દરેક જીવ ની અંદર તે તમારું કેન્દ્રસ્થાન છે. શું છે કેન્દ્રસ્થાન? તમારું કેન્દ્રસ્થાન કેવું છે એ લક્ષ્મણ લઈને તમારા આડે સુધારવાનું. આત્મા સંગ્રહ વિતરાગ સંપૂર્ણ બેઠેલા છે, કોઈ દખલ નથી, ગાળમેળ નથી. ફક્ત આ બધું તમારું અજ્ઞાનતા લઈને ગોઈજમ ઉભો થયો છે. તે ગોઈજમ બુદ્ધિ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ ચાર અંતસ્કરણ બધું આ તમારો સંસાર ચલાવે છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતસ્કરણ કહેવાય છે, તેનાથી આ બાહ્યકરણ ઉભું થયેલું છે. આ બાહ્યકરણ અંતસ્કરણ જેમ ખુલાસ થઈ જાય ને બાહ્યકરણ રહે નહીં. મન બુદ્ધિ ચિત્ત અહંકાર આત્માના પ્રકાર છે કે આત્માથી જુદા છે? આત્મા તદ્દન જુદા. આત્મા ને લેવા દેવા નથી. આત્મા જયારે વિચાર કરે, વિચાર કોણ કરે છે? માણસ વિચાર કરે છે, મન થી જે વિચાર કરે છે એ કોની સત્તા થી વિચાર કરે છે? એ મન સત્તા કર્મ ની સત્તા થી કરે છે વિચાર. કર્મ ના હોય કર્મ સત્તા. હવે વિચાર શબ્દ મનમાં હોતો નથી. મનમાં અધ્યવસાન હોય છે. શું હોય છે અધ્યવસાન? એટલે જેમ કોટી હોય ને, કોટી એને આપણે આમ પલિતો તો આપીએ પછી મેથી બધા ઉડે. સમજ પડે ને? મેં જે ભર્યો છે માલ એ બધો ઉડે. સમજ પડે ને? એવી રીતે મન હંમેશા નિરંતર એક્ઝોસ્ટ થયા જ કરે છે. મન એક્ઝોસ્ટ થયા જ કરે છે. મન વિચાર કરે છે. હવે મન એક્ઝોસ્ટ થયા કરે છે એના પરમાણુ આ અહંકાર અને બુદ્ધિ વાંચી શકે છે. શું કરે છે? અહંકાર ના બુદ્ધિ વાંચી શકે છે. સારા પરમાણુ લાગે કે આ સરસ છે ને આ અંધું છે, એ સારા સારા પરમાણુ ભેગા થાય તો એ મંદર અંદર અંદર મન બુદ્ધિ ઉતરે અને વિચરે. શું કરે કે પોતે વિચરી તન્માયાકાર થાય સારા પરમાણુમાં. વિચરી અને તન્માયાકાર થાય ત્યાર પછી વિચાર કહેવાય. વિચરે તો વિચાર, પછી મનમાં વિચાર નહીં થયો. આ વિચરે છે માટે વિચાર, વિચરીને તન્માયાકાર થાય છે માટે વિચાર. મન બુદ્ધિ ચિત્ત અહંકાર એમાં તફાવત કેટલો, તફાવત ફેરફાર કેટલો. મન છે તે એકલો વિચાર વિચાર વિચાર કયા કરે. એક વિચાર સિવાય બીજી કોઈ પણ જેની પ્રવૃત્તિ નથી એમના મન, બીજી કોઈ પણ પ્રવૃત્તિ નથી. અને મન આ શરીર ની બહાર નીકળે નહીં કોઈ દાડો. આ લોકો આપણે કે કે મારું મન અહીંથી મુંબઈ ગયું ને, મારું મુંબઈ હે, મન અહીંથી ન્યૂ જર્સી ગયું ને, એવું જે કે છે એ સમજણ ઘણી વાતો છે. મન આ શરીર ની બહાર નીકળે નહીં, અને મન તો નીકળે તો યોગી લોકો એને બંધ કહે દે, ફરી પહેવાન ના દે. જે આત્મયોગ્ય છે એ તો પહેસવાન ના દે, પણ નીકળે જ નહીં આ શરીર માંથી, પોતે જ નીકળે નહીં. કોણ નીકળે છે અહીંથી જાય છે ન્યૂ જર્સી ને બધું? ત્યાં ચિત્ત નીકળે. ચિત્ત ને અંદર પણ જોવાનો રાઈટ છે અને બહાર પણ જોવાનો રાઈટ છે. અને પછી આપડે શું કે પેલો છોકરો વાંચતો હોય ને તો આપડે જાણીએ શબ્દ તો વાંચે છે આ, પણ બરોબર બધા સર શબ્દો નીકળતા નથી. માટે ચિત્ત ની કઈ ભાનગત છે એટલે આપડે કઈ ચિત્ત શીખવાડી વાત છે. ક્યાં ગયો ભાઈ? ક્રિકેટ જો ક્રિકેટ જોતો એ ત્યાં જોતો હોય ત્યાં આગળ ક્રિકેટ જોતો હોય અને અહીં મસ્ત હોય બે સાથે કરે એટલે આપડે કઈ ચિત્ત નું ઠેકાણું રાખે વગર એટલે પાછું આવી જાય. આ ચિત્ત ની ગેરહાજરી હું વાંચે એ ન્યુઝલેસ જાય. ચિત્તની ગેરહાજરીમાં જમો, ચિત્તની ગેરહાજરીમાં તો આઠ મેલ ની નિશાની તૈયારી કરવાની, તૈયારી એટલે ચિત્તની હાજરીમાં દરેક કાર્ય કરવું જોઈએ આપણે. અને અત્યંત નહીં આવે કોઈ કાર્ય બુદ્ધિ પૂછો સાક્ષી ભાવ લાવ્યો દાદા. સાક્ષી ભાવ થી માણસ કામ કરે, સાક્ષી ભાવ થી એમાં એનું બંધન કરો. સાક્ષી ભાવ થી કોઈ પણ કર્મ કરે તો એનું બંધન કરો, એમાં બંધન જ છે. સાક્ષી ભાવ થી કરે તો પણ હા, સાક્ષી ભાવ તો એનો એ તો જો સાક્ષી આપવા ના જાય ને તો થોડું એ કરે સમજ સાક્ષી ભાવ ઇગોઇઝમ થી થાય. કેવું? અને જ્ઞાતા દ્રષ્ટા ભાવ આપવાનો, ત્યાં કોઈ બંધન નહી. સાક્ષી ભાવ હેલ્પ કરે, જેટલા કર્મ સાક્ષી એટલો કર્મ મોડા પડી જાય. મન ને કંટ્રોલ કરવા ગયેલા તો હિમાલય ગયા ને પછી રખડી મરેલા. મન નો કંટ્રોલ કરવા, કારણ મન નો સ્વભાવ છે. મન કંટ્રોલ કરવા માટે શું કરે લોકો? કે બૈરી છોડી દે, છોકરા છોડી દે, ઘર છોડી દે, વતન છોડી દે, દેશ છોડી દે, હિમાલય ભાગી જાય. શું થાય? મન ને કંટ્રોલ કરવા માટે. પણ મન હંમેશા જોડે જાય એટલે મન તો આ હિમાલય માં ગયા પછી શું કે આપડે આ ઝૂંપડી તો બાંધી પડી રહેવા માટે, પણ હવે એક ગુલાબ નો છોડ, અરે તુલસી નો છોડ રોપો, એક તુલસી નો છોડ એટલે પેલો તુલસી નો છોડ રોપાવડાવે, પછી બીજો ગુલાબ નો છોડ રોપાવડાવે. તે આવડાવડા થાય ને. હા, બે છોકરા હતા બે ઘંટ છોડીને અહીં નાખો ને આ ઘંટ વરગાડ્યા હતા. આ નવી મમતા અમારે છોડ. શું થયું? મમતા મોટો ગુંદર આવ્યો ને જળ ભર દેવ કાપી નાખ્યા. પેલા ના મન માં ઉપાધિ થઈ ગઈ. હા શું થયું પાછું? તો એક જણ સમજણ પડી કે આ તો ઉંદર કાપી નાખ્યા. હવે શું કરું? કઈક બિલાડી રાખી હશે જો નવો સંસાર ઉભો કર્યો. બસ એટલે બાવા તો આગળ મૂકતા એના કરતા ભીડ માં મોકતા. કેવું? ભીડ માં મોકતા. એટલે એકાંત માં તો મન વિફરે ઉડતું. વિફરે એકાંત હોય જ નહીં. એકાંત જરા એકાગ્ર થવા માટે જે ઠીક છે. ખબર પડી ને થોડી રાહત રાહત માટે. પણ કાયમ ભીડ માં જ જોઈએ. અને ભીડ માં જ મુક્તિ થાય. શું થાય? ભીડ માં જ મુક્તિ થાય. દાદા તો ભીડ માં ફાઇલો ઉભી ના થાય. દાદા ભીડ ના કારણે ફાઇલો ના ઉભી થાય. મુંબઈ ની ટ્રેન માં બેસો. મુંબઈ ની ટ્રેન માં લોકલ ટ્રેન માં બેસો. લોકલ તો આ બધું આખું બધું માસ ભીડી ભીડી ભીડી ને આવું. હવે ટીકડે આપણું મન સાથે ના દુકાન અંબાય ના ઘર અંબાય પોતાની શેફ સાઈડ જ અંબાડે. એટલે તો એકાગ્ર થાય. ભીડ માં ભીડ માંથી મોક્ષ. ભીડ માંથી મોક્ષ. એટલે આ ભીડ ની જરૂર છે. આ બધી ભીડ વિટામિન છે. અને એકાંત માં ગયો ની મન મન વિપરે. અહીં કામ કરીએ એક ગુલાબ નું છોડ પીએ ફોન કરીએ. પણ ફાઇલો તો દાદા જે હોય તો હોવા નઈ કે નવી નથી ઉભી થવાની. ફાઇલો તો બધી ગલન છે. ફાઇલો થાય એનો સંભાવે નિકાલ કરે. એટલે એ તો પણ તમે જ્ઞાન લીધેલા ની વાત કરો. આ તો સંસાર ની વાત. સંસાર તું ગમે એટલો હિમાલય નકરીશ તો કશું વળશે નહી. મન ને વશ કરવા માટે દુનિયામાં કોઈ સાધન નથી એક્સેપ્ટ કે આત્મ જ્ઞાન. પોતે પોતાનું સેલ્ફ નું રિયલાઈઝ થઈ જાય કે મન વશ થઈ જાય. શું થયું? ધ્યાન યોગી એવું શીખવાડે છે અહીંયા કે ધ્યાન વાળા બધા કે તમે જે વિચાર ચાલતો હોય એ વિચાર ચાલુ જ રાખો તો ઓટોમેટિક અદ્રશ્ય થઈ જશે વિચાર. નવો વિચાર ઉભો થાય જ નહીં. જે વિચાર ખરાબ કે સારો એ વિચાર ચાલતો હોય એ વિચાર ચાલુ જ રાખો તો 30 સેકન્ડ ની અંદર એ વિચાર ખરાબ થઈ જશે. બરોબર. એને અટકાવવો નહીં જોઈએ. એને અટકાવશો નહીં રહ્યું એમ એમ જ પાછો ખાલી થઈ જવાનું ને. બીજો વિચાર આવે છે એ કહો તમે. બીજો વિચાર આવે કે સાક્ષી ભાવ ખાલી થઈ જવા દેવું. ગમે તે વિચાર ચાલુ પૂરો થાય એટલે બીજો આવે. દાદા બ્રહ્મચર્ય ભાવ કરવાનું છે. બ્રહ્મચર્ય વાતરવાદી એવું નથી. શું કહ્યું? બ્રહ્મચર્ય ભાવ કર્યા વગર નું બ્રહ્મચર્ય એ સંદાસ કહેવાય છે. શું કે માટે બ્રહ્મચર્ય ભાવ કરવો જોઈએ. આ બ્રહ્મચર્ય થાય જ નહીં. થાય જ નહીં. તાંત્રિક સાધકો છે તાંત્રિક સાધકો એ બ્રહ્મચર્ય ને ભગવાન તરફ લઈ જવાનો પ્રયત્ન કરતા હોય છે. એ વસ્તુ સાચી કે ખોટી? ભગવાન તરફ. બ્રહ્મચર્ય ને ભગવાન તરફ લઈ જાય છે તાંત્રિક સાધુઓ. તે સાચું એમ પૂછે? એ લઈ જતા નથી. એવું બને છે કરું પણ તે એ લઈ જઈ શકતા નથી. એ તો બધા ખોટો ડોળ કરે છે. જો બ્રહ્મચર્ય ઉર્ધિકરણ થવું એ ભગવાન તરફ, અધોકરણ થવું તે સંસાર. ઉર્ધિકરણ થી શું થાય કે બધું મનોબળ વતન બળ બધા બળ ઉત્પન્ન થઈ જાય. શું થાય એ બ્રહ્મચર્ય લઈને તાળો મારવાથી બંધ ના થાય. આપણા દેશમાં તો તાળો મારી નહીં ફરક લોકો, તાળું મારીને કુચી એવું લગાડી દે. ભાવ સંજોગો ને લીધે બદલાય, ઉપાય જ નહીં. હસુભાઈ કે છે એ ભાવ સંજોગ ના લીધે બદલાય. એ ભાવ કેવી રીતે બદલાય? સમજો બ્રહ્મચર્ય નો કરવાનો ભાવ કેવી રીતે બ્રહ્મચર્ય ઉભું થયું છે ને તે દેખાડે કેવું થયું. બાકી બધા વિષયો ભોગવવા જેવા છે, પણ એક વિષય તો ખાલી વિષય જ નથી, વિષય મારી બેઠા છો. બ્રહ્મચર્ય એ વિષય જ નથી, પણ મારી બેઠા તમે માની બેઠા છો. લોકો આપડા બધા પરંપરા માની બેઠેલા, આપડે માની બેઠેલા છીએ. વિષય કેનું નામ કેવાય? વિષય સુખ કોનું નામ કેવાય? કે જે વિષય વાંક ને ગમતો હોય, નાક ને ગમતો હોય, જીભ ને ગમતો હોય, કોન ને ગમતો હોય અને સ્પર્શ ને ગમતો હોય, એનું નામ વિષય કેવાય. અત્યારે જલેબી હોય તો તાજી હોય, તાજી એટલે આંખને બહુ સરસ લાગે. પછી આમ કડક કડક બોલે ખાઈએ તેડે તે કોને બહુ પ્રિય લાગે. પછી જીભને તો પ્રિય લાગે, અને એનો સ્પર્શ તો ઉપર આમ હાથ કરે છે તો બહુ સુંદર લાગે. એટલે અને સુગંધી સરસ આવતી જ હોય ચોખ્ખા. એટલે પાંચે ઇન્દ્રિયો ખુશ હોય તો વિષય ભોગવજે. ભગવાન શું કહ્યું? એનો વિષય તને વિષય તમને નડશે નહી કે છે. શું કે છે? વિષય નડશે નહી. પણ જે વિષયમાં દેખ્યું ગમે નહી, વાપર્યું ગમે નહી, ચાક્યું ગમે નહી, જીભથી ચાખે ગમે તો પછી નાકથી સુગંધી કરે છે. રાત્રે જે ભોગવવામાં આવે છે અંધારું કરીને, જે વાંકે પોતાને જ પોતાને વાંકે દીઠું ગમતું નથી, તો પછી એ ભોગવો શું કરે કે છે? આ માની લીધું છે. શું છે? આ એક સંસાર, સંસારનું ઉત્પત્તિ સ્થાન છે. એને વિષય માની લીધો હોય, એને વિષય માની લેવાની જરૂર નથી. આગળના ઋષિઓ શું કરતા હતા? કે ઋષિ પત્ની શરત કરે પણ તે વખતે લગ્ન કરતી વખતે કે એક પુત્ર દાન આપવું પડશે, પછી આપણે મિત્ર તરીકે રહીશું, પણ પુત્ર દાન એક આપવું પડશે. તે પુત્ર દાન આપ્યા પછી મિત્ર તરીકે રહે. આવું નહી, જાનવરો આવત નથી કરતા. એમ સીધું આવે તો જ કરે. સમજે ને? આ એક મનુષ્ય છે એકલા, સમજે? બેભાન પડું છે. આ બીજું જોયું નહી. આગળ ચાલી આવતી છે, કોઈ બોલવા શોધખોળ કરતું નથી. પરંપરાગત છે, પરંપરાથી ચાલુ આવે છે ને, એટલે એની શોધખોળ કરતું નથી. પણ એમ વિચારે છે. મેં કહ્યું લોકોને કે ભાઈ તમે બધી ઇન્દ્રિયો થી માફી જુઓ, જો કરેક્ટ હોય તો ભોગવો નિરાતે. નામ આપ્યું છે. પછી એક જણ બહુ મંડ્યો કે બધી ઇન્દ્રિયો ના ગમતું હોય, પણ મને ગમતું હોય તો મને ભોગવજે. ફોટો લેવડાવી લેજે કોઈ વાર. વિચારવંત ને આટલા બધા અમને જ્ઞાની બહુ જ વિચાર આવે, તમને આ વિચાર જ ઉત્પન્ન ના થાય. બહુ ઓબ્સ્ટ્રક્શન વિચાર આવે છે. જાગૃતિ પુરુષ કરો ને એટલે અમને અત્યારે વિચારજું પણ થાય. હું ત્રી રાડીએ ને એ અમને પુરુષ ના રહ્યા જેવું લાગે. શું કરું, અમને એવું ના લાગે. બહુ જાગૃતિ હોય, જબરજસ્ત જાગૃતિ, ચોક્કસ ના વિચાર આવે. અને અમને તો ફોટો પાડી દે તો એ વિચાર ના આવે જિંદગીમાં. આવ્યો હોય તારો ફોટો તું પાડી દીધો જે તું કેવો રૂપાળો દેખાય તો જુઓ. વિષય કોનું નામ કેવાય કે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ કરેલો ના હોય, કન્ડિશન લીધી કોન્ટ્રાક્ટ, એવું એનો વિષય કેવાય. આ જલેબી આપડે લઈએ આટલી, પછી મારે આટલી ખરીદ પડી રહી તે મારી પર દાવો નહી મળે. મળે ખરી કે મને મંગાઈ કેમ પડી રાખી, અને સ્ત્રી દાવો મળશે, ક્લેમ રહેશે. તમે કેમ સિનેમા જોવા ના આવો, તમારા બા વખત મેં આ કર્યું, મારા બા વખત કેમ તમે આવું કરો છો, એ બધા ક્લેમ લેવાય. ત્યાં આગળ ના કહેવાય, ત્યાં વિષય ના કહેવાય, ત્યાં કઈ બીજી જ વસ્તુ છે. આપણે ઊંધી જ બાંધી લીધી લીધી. કેમ ના બોલો, કોન્ટ્રાક્ટ કરે છે પહેલેથી જ નથી આવતા. એ ઉત્પત્તિ નું સ્થાન છે ને, હા, એક બાળક ને ઉત્પત્તિ નું સ્થાન છે. એટલે બાળક પૂરતું તમારે એકાદ ઠીક છે, એક બે બાળક પૂરતું. બાકી આ તમને શોખ ન હોવો જોઈએ. શોખ ની વસ્તુ જલેબી રાખો, કેરીઓ રાખો, કેવું કેવું ફ્રૂટ મળે છે, મોટું ઘર રાખો. અહીં તમે કલ્પના કરો તો એ વસ્તુ તમને માટી ખાવાની કલ્પના કરો તો માટી આવી લાગે. માટી સારી છે, સારી સારી છે એમ સાયકોલોજી ચેક કરો તો સારું લાગે. બધું બધું સાયકોલોજી ચેક છે ખાલી. ના પણ સામો ક્લેમ હોય છે કે નથી હોતો, કન્ડિશનલ કોન્ટ્રાક્ટ હોય છે ને. અને બીજા બધા વિષયમાં કેરી આપણે કાઢી હોય અને કાઢી નીકળી તો મૂકી રાખે તો કે આપણી પાસે દાવો નહીં મળે. મળે દાવો ના મળે. પણ દાદા તમે કોન્ટ્રાક્ટ ની વાત કરી તે એવું જાહેર કરવાનું કેમ હોય એમ? આ ઋષિ મુનિઓ ને તમે કહ્યું કે પહેલેથી કે કોન્ટ્રાક્ટ કરીને એવું પણ કેમ? કેમ ઋષિ ની વાત તમે કહ્યું કે ઉત્તરદાન આપજો, ઉત્તરદાન આપજો એવું, એવો એ કોન્ટ્રાક્ટ ની ઋષિ વિશે પડે જ નહીં. ઋષિ ને હેલ્પ ની તો જરૂર ને, કોઈ કાળા કરનાર જોઈએ, ગાયો દૂધાર જોઈએ. ઋષિ આમ કામ કર્યા, પેલા હેલ્પ કરે. બેને હેલ્પ ના માટે એક આ લગ્ન કરે તારે ઋષિ પત્ની હંમેશા પુત્રદાની ઈચ્છા વાળી હોય. બસ એ વિષય નહી, એ વિષય જુગના માટે નહીં, પુત્ર દાન માટે. તો પેલો કબૂલ કરે, પુત્ર નહીં પુત્રી, અગર પુત્ર એકલો છે કબૂલ કરે. તો લોક કલ્યાણ માટે દાદા, અને પછી લોકોના કલ્યાણ માટે, પછી બંને ને ખટખટારો ના હોય, બહુ પ્રેમથી જીવન જીવે. આ તો આખો દાડો કકડાટ કકડાટ કકડાટ કકડાટ ચાલા છે. લોકો કે છે એ કકરાટ કહીએ તેથી અમારા પ્રેમ રહે છે, તારે એ તો એનું નામ દે ને. કકરાટ કરે ઉત્પન્ન થયો જ નથી. આ સાચો પ્રેમ ઋષિ મુનિ બે ની વચ્ચે હોય, મિત્રાચાર્ય નો પ્રેમ. શું કરું, આમાં બી હેલ્પ કરે પણ મિત્રાચાર્ય નો પ્રેમ હોય, જે પ્રેમ માં દોષ દેખાય નહીં સમાનો. શું કહ્યું, પ્રેમ એવી વસ્તુ છે કે દિલોશ હોય તો દેખાય નહીં. એટલે ઋષિ મુનિઓ આવી રીતે જીવન જીવતા હતા. અને તેને આપણા આપણા પુત્રો આપણે જુઓ દશા કેવી થઈ છે. વાતને સમજવાની જરૂર છે, બધું બીજું કશું કરવા જેવું નથી, સમજવાની જરૂર છે. સમજો કે તરત લાગે પડી જશે. આ તો આખો દાડો કકડાટ કર્યા કરે. છોકરી જોડે અઘટિત વ્યવહાર હતો, અઘટિત વ્યવહાર હતો. તે પછી છોકરા ને કહ્યું કે મેં તને ના કહ્યું છે ને, આ વ્યવહાર કેમ બગડ્યો ફરી? એટલે કબૂલ કરી દીધું. સાચો માણસ હતો એટલે એને કહ્યું કે તારે આવો કઈ વ્યવહાર બગડતો નથી, તારે આજે બગડ્યો છે કે તે. મેં તને ના કહ્યું છે તો કેમ બગડ્યો? તો કે જે હું હોઈ ગયો હતો અને એક તમાત મારી ગઈ કે છે. હવે તમાત મારી એટલે તમારું ચિત્ત એકાગ્ર એનામ થયું, અને એનામ થયું વિષય ઉભો થઈ જાય. કેવું તો આ બધી સંજોગો બધા આભાર છે. તમારું ચીજ શેમાં એકાગ્ર થાય? કેવું વિજ્ઞાન છે આ બધું. અને એક જણ પહેરેલો હતો, તે 10 વર્ષ પછી પહેર્યા પછી 10 વર્ષ એની વાઈફ મરી ગઈ. છોકરા 2 મૂકીને મરી ગઈ. એટલે ખૂબ રડતો હતો. મેં કહું ભાઈ હવે એનો ઉપાય શું છે? જો રડવાથી પાછી આવતી હોય તો હું રડવા લાગુ તને. રડવાથી જો પાછી આવે તો તું રડું છે, બીજા રડના બોલે લાવું. પણ આ રડ્યાનો શું છે? મને એના વગર ગમતું નથી દાદા. રાતે હોય રે દેખાય છે. કેમ આમ થઈ ગયું? એ મરી ગઈ છે, બારી બીજી બારી મેળવી તું જાણતો નથી? જાણું તો દેખાય છે. મેં કહું કેટલા વર્ષ તારે લગ્ન કર્યા થયા હતા? કે 10 વર્ષ. તમે કહું 12 વર્ષ પેલો આ ભાઈ તને ટ્રેનમાં મળ્યું હોત અને તારી જગ્યાએ બેસી ગયો તો તું શું કહું? ઉઠેથી કેમ આવી પડે છું? કેમ તું આમ અમતા નથી? તને ઉઠાવી મળે કે ના ઉઠાવી મળે? 10 વર્ષ નહીં, 12 વર્ષ પેલો. ઓળખાણ નથી મારી વાઈફ થવાની છે? આ બધું કઈ જોડે છે ના? ઉઠાવી દેલું કે ના ઉઠાવી દેલું? તે ઉઠાવી દેલું કે ના ઉઠાવી દેલું? તમે કહો આ બધું આવ્યું આટલા દવાનમાં શું કે આવડું બધું થયું? તને એના વગર ગમતું નથી? એવું તે શું કર્યું? તે નથી તારા મા ને પેટે જન્મેલી. શું કહ્યું? એવું કઈ સંબંધ નથી, કશું નથી. 2 વાર પેલા હતા તને મળી વાત ઉઠાવીને કાઢી દેલું તો આ ભૂત ક્યાંથી વળગી ગયું તને? એ કે મને એવું મને શું ખબર પડે? તમે કહો બેઠો તારે જો લગ્ન માં બેઠો તે પેલું વાઈફ ને તો આગળ મામો મૂકી ગયો એટલે તરત પેલા જોઈ લીધો આ મારી વાઈફ. શું એટલે એનો ઓટો માર્યો આ મારી વાઈફ. એને ઓટો માર્યો આ મારા હસબન્ડ. શું કરે તે ત્યારથી જે ઓટા ચાલ્યા માય વાઈફ માય વાઈફ માય વાઈફ માય વાઈફ માય વાઈફ. 10 વર્ષ સુધી માય વાઈફ ના ઓટા માર માર કર્યા. એને શું કર્યું? એટલી બધી સાયકોલોજી ઇફેક્ટ થઈ ગઈ. માય વાઈફ ને માય વાઈફ ના ઓટા માર્યા. શું થયું? કે એ તો માર્યા હવે, પણ હવે આનો ઉપાય શું? એમાં નોય મારી નોય મારી નોય મારી આ માર્યાથી બંધ રહે છે ના માર્યાથી છૂટી જઈ પછી આ ઉપાય એનો ઉપાય તે બધા ચોખ્ખા કરી આપે વાર. નોય મારી નોય મારી બોલે ઉડી ગયું, મારી મારી કે બંધ, નોય મારી કે છોડી નાખી. દાદા આ વિષય ની એકાગ્રતા તોડવા માટેની કોઈ તમાચ કરી કે નહીં? અમે જે કહ્યું ને પેલા આપે એ તમાચ મારી શું કરીએ, અને વિષય ઉભો થઈ ગયો એટલે વિષય ની ઈચ્છા થઈ ગઈ એમ. પણ વિષય ની ઈચ્છાઓ તોડી નાખવા માટે ભાવ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય ખરો કે નહીં? એવું છે ને, એ જેટલું જેટલું સ્ટેજ ઉપર આવી ગયેલું છે તેમાં કશું ચાલે નહી. એટલે તમારે શું કરવું પડે કે જયંતિ થી તમારે જુદા રહેવું જોઈએ, અને જયંતિ શું કરી રહ્યો છે એ જયંતિ ને પછી કેવું કે જયંતિ આવું ક્યાં સુધી ચાલશે કે એટલું જ. પણ એનાથી દાદા બહુ બહુ રિઝલ્ટ નથી આવતું, એનાથી જોઈએ એવું લાવવાની જરૂર જ નથી. આ જેટલું છે, કારણ કે જેટલું છે એ સ્ટેજ ઉપર આવી ગયેલું છે, એમાં ફેરફાર ના થાય. શું કહ્યું? સ્ટેજ ઉપર નથી આપવાનું, અમે બંધ કરી દીધું છે આગળ, અમને બંધ કરીને જ આપ્યું છે બધું. એટલે આ થોડા વખતમાં એને પૂરું થઈ જશે, અને પૂરું થશે એટલે તમે એમ લાગશે કે ઓહો આ વખત નિરાકુળ થઈ ગયા, કઈ કમ્પ્લીટ આ કામ ના રહ્યું. સ્ટેજ ઉપર આવી ગયું, ડાન્સ કરો યાર, સ્ટેજ ઉપર ડાન્સ કરો એમ કહો. સ્ટેજ ઉપર આવ્યું એટલે ડાન્સ જોઈ લઈએ એમ કે છે. આવી ગયા સ્ટેજ ઉપર નતા આયા, તે તો અમારા એમાં આવી ગયા ભસ્મીભૂત કરવામાં. સ્ટેજ ઉપર અમારું ના ચાલે, જે ફળ આપવા માટે તૈયાર થયો. શું થયું? ફળ આપવા, ફળ આપવા માટે સન્મુખ થયો, તૈયાર થયો. જે ફળ આપવા માટે હજુ કોઈ એ તૈયાર થયું નથી, સમજ ને, બીજા સંજોગો ભેગા થયા નથી, એ બધું ઉડાડી દીધેલું ભાઈ. જ્ઞાનાગ્નિ થી નાશ થાય કર્મો, નહી તો કર્મ નાશ ના થાય. જ્ઞાનાગ્નિ એવો છે બધું ભસ્મ ભૂત કરી નાખે, પણ તે ફળ આપવા સમુખ થયો એ ના, આમાં એ તો ભોગવે જ છૂટકો થાય. આ તો સંસારીઓ નથી કેતા, આ તો બ્રહ્મચારી પેલા રહેવું છે તેને કહીએ છીએ. બ્રહ્મચર્ય પાડવું છે, અને આવો તો પણ મોડો બે ના ચાલી શકે.